ત્યાં સામે મુક્તાનંદ સ્વામી બેઠા હતા. આને તો ભગવાનને જોયા નતા, સહજાનંદ સ્વામીને જોયા નતા. એટલે અને મુક્તાનંદ સ્વામી એટલે દોડીને પેલા સાધુએ મુક્તાનંદ સ્વામીના ચરણ પકડી લીધા, આંખમાં આંસુ આવી ગયા. પોકાર કરતો એ બચાવો બચાવો પ્રભુ બચાવો. મુક્તાનંદ થઈ, અરે મૂકો મૂકો મૂકો, કોણ છે, ચરણ મૂકો. નહીં આ પ્રભુ, નહીં નહીં હું પ્રભુ નથી, હું તો એનો દાસ છું. હે હા, હું તો એનો સેવક છું. તો ભગવાન સ્વામિનારાયણ એ ક્યાં છે, કેમ આટલી ઉત્કંઠા છે? આખી કથા કહી કે મને દ્વારિકાધીશે આમ કહ્યું છે, અને આવી રીતે ફરતો ફરતો આવ્યો છું, અને આવી રીતે હેરાન થયો છું, મારા બાપની આવી દુર્ગતિ થઈ છે, અને આમ હું સાધુ નથી, હથે બન્યો છું. તમે મને સાધુ મહાપુરુષ કહો છો, સાધુ પુરુષ કહો, હું સાધુ નથી, હું તો હાથે પહેરી લીધું છે, આ તો ચોર લૂંટારાની બીકે. પણ દ્વારિકાનાથે કીધું છે કે તને ત્યાં પ્રગટ ભગવાન મળશે, જા એટલે હું આવ્યો છું. હા જરૂર મળશે, હમણાં જ આવે છે, કારિયાણીથી મહારાજ આવે છે, હમણાં જ થોડી વારમાં તમે રાહ જુઓ, હમણાં જ માણેક વર્ણી માણકી ઉપર સહજાનંદ સ્વામી પધારે છે. બેઠા, આશ્વાસન આપી, જળ પીવડાવ્યું, થોડી ઘણી વાત કરી, અને એમાં છડી નેકી પોકારાતા દાદાના દરબારમાં માણેક વર્ણી માણકી ઉપર પાર્ષદો સાથે ઘોડાની ઘુમરમાં ત્રણ છોગલા વાળા લીંબુની ફાડ જેવી વિશાળ આંખો સૌમ્ય શરીર એવો બાપ દાદાના દરબારમાં આવ્યા, અને પેલો જોઈ રહ્યો. દોટ મૂકીને જે માણકી ઘોડી ઉપરથી મહારાજ ઉતરે ના ઉતરે, ત્યાં તો ચરણ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા. એના ભાવને આપણે સમજી શકીએ છીએ. મહારાજના ચરણ પલાળી નાખે, મુક્તાનંદ સ્વામી એની પીઠ ઉપર હાથ ફેરવે છે. મહારાજ સમજે કે મુક્તાનંદ સ્વામીને ખ્યાલ છે, એટલે મહારાજ એકદમ કે છે, સ્વામી આ કોણ છે? મહારાજ એ ભારે મુંહ મૂકશું છે, એની થોડી તકલીફો પણ છે, અને આપને શરણે આવ્યો છે. મહારાજ ઉતર્યા, ચોલિયા ઉપર બેઠા, મુક્તાનંદ સ્વામી બેઠા એની પાસે, આ મુમુક્ષુ બેઠો. શું મહારાજ સ્વામીને કે સ્વામી મહારાજ સ્વામીને કે શું એમને શું મુશ્કેલ? હવે આ ઘટઘટનો અંતર્યામી એને પૂછે છે, સ્વામી એને શું તકલીફ છે, તે આટલું બધું આ રડે છે. એટલે સ્વામીએ આ બધી થોડી વાત કરી, એટલે એણે એમ કીધું કે એનો એના પિતાનો આવી રીતે ઉદ્ધાર નથી થતો, એટલે આ દુઃખી છે, તીર્થોમાં ફર્યા છે, એવી વાત આવી. એટલે મહારાજ હસ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કેમ હસ્યા? તો કે સ્વામી હસે નહીં તો બીજું શું, એને ગેલામાં જયારે ડૂબકી મારીને ધુબકો માર્યો ત્યારે જ એનો બાપનો ઉદ્ધાર થઈ ગયો છે. એના બાપને એ જ ઘડીએ મુક્તિ મળી છે સ્વામી, અને અમે એને બદ્રિક આશ્રમમાં મોકલી આપ્યા છે. એના બાપની ચિંતા ટળી ગઈ, હવે દેખાય જ કેજો. આ ગેલાનો ઉન્મત્તનો મહિમા, ચરણ રજનો, ચરણ સ્નાનનો. અરે મહારાજ ધન્ય થઈ ગયો. દ્વારિકાધીશ સાચું પેલા, હવે પ્રભુ મારો બાપનો ઉદ્ધાર થયો, મારો ઉદ્ધાર કરો, મને તમારે શરણે લઈ લો. રહેવું છે? હા, ઘરે નથી જવું, ક્યાંય જવું ન, અઠે દ્વારકા. આજ મારું જે કંઈ ગણો આપ સર્વસ્વ છો, મારે અહીંયા જ રહેવું છે. મુક્તાનંદ સ્વામી અને પાર્ષદની દીક્ષા આપો, અને લક્ષ્મીવાડીએ મોકલો, અને સેવા કરાવો. જાઓ, જે સંતો ભક્તો કે સેવા કરજો, જાઓ. પાર્ષદની દીક્ષા આપી, લક્ષ્મીવાડીએ મોકલ્યા. મહારાજ અવારનવાર લક્ષ્મીવાડીએ જતા હોય, દર્શન થાય, અમૃત વચનો સાંભળે, જીવનો ઉત્કર્ષ કરે. આમ સેવા કરતા કરતા 5 વર્ષ વયા ગયા, અને 6ઠે વર્ષે શ્રીજી મહારાજે બોલાવી, એ યુવાનને દીક્ષા આપી, અને નામ પાડ્યો સાધુત કરીને નામ પાડ્યું શ્વેત વૈકુંઠ દાનંદ સ્વામી. નામ પાડ્યું શ્વેત વૈકુંઠ આનંદ સ્વામી સાધુ. આ ઐતિહાસિક ઘટના, આ 500 વર્ષોમાં કેટલાય આ બધા સત્ય હકીકતો વાળા સાધુઓ, આ કઈ ઉપજાવેલી દંતકથાઓ નથી ભાઈ. આ ભાવથી જો સ્નાન થાય તો શું નથી થતું બોલો. લ્યો હવે તો આપણે કચાસ આપણી છે, શાસ્ત્રો અને સંતો ખોટું નથી બોલતા. તો સ્નાન કરવાથી તમામ પાપ બળી જાય છે, સાચું. હવે ત્રીજી વાત, એક બુંદ પણ જો કોઈ ગંગાજળનું પી લે તો એને માથેથી યમ અને યમ યાતના નીકળી જાય છે. એ જરા કઠણ છે. એક હવે એ તો બુંદ શું ગણાય, આખી જિંદગી ગંગાજળ સિવાય કઈ પીતા નથી. અને આ બુંદની ક્યાં વાત કરી, એકાદ ક્યારે બહુ તો સામાન્ય આપણે લોકો પી જતા હોય છે, 5-10 લિટર પી જતા હોય છે આખી જિંદગીમાં, તો વધારે પી જતા હશે. આજ આજના આખા દિવસમાં હું 1 લિટર પી ગયો ગંગાજળ, તો બુંદની ક્યાં વાત છે. એક બુંદ પીવે યમ, યમ દર્શન ન થાય, યમ અડી ના શકે યમ દૂતો. એક આડ પ્રશ્ન છે, પણ એક શંકરાચાર્યજી જ્ઞાની પુરુષ છે, વેદાંતી છે, દ્રશ્ય જગતને મિથ્યા કહે છે, આ બધું છે ને. એક પણ તમે એક વાત, એક ખાલી એક ઈશારો કહું છું, એ શંકરાચાર્યજી યમપુરી નો સ્વીકાર કરે છે, યમલોક નો સ્વીકાર કરે છે, તો બીજા લોકનો પણ સ્વીકાર છે જ. શંકરાચાર્યને સમજવા કઠણ છે. તો એક બુંદ પી જાય અને આવું થઈ જાય, હા થઈ જાય ને, પીતા આવડવું જોઈએ. એક બુંદ પણ, એક બુંદ પણ જો પીતા આવડતું હોય તો થઈ જાય, અડી ના શકે એમ, એના માંથી એમ પૂરી ટળી જાય. એક બુંદ, બુંદ નહીં બિંદુડી પી જાય તો કેમ. લવકણિકા લખ્યું છે, લવકણિકા એટલું ગંગાજળ, એટલે આમ જણ ઉડી હોય, શંકરાચાર્ય એટલું કીધું, બિંદુડી નહીં, આમ જણ ઉડી હોય એ માઇક્રો જણ, જણ ની પણ માઇક્રો જણ ઉડી, આમ તમે દેખાય નહીં એવું, ખાલી આમ જીભ ઉપર ફીલ થાય કે ન થાય એવું પડી જાય, એટલામાં આટલું થઈ જાય. બોલો, ઓહો, એ શંકરાચાર્યની મહિમા કેટલો છે. અને શંકરાચાર્ય શંકરનો અવતાર છે, એને માથે ગંગાજી છે, એ મહિમા ન કહે ત્યારે બીજો કોણ કહે. તો પીતા આવડવું જોઈએ એક બુંદ પણ. એ પીવાનું શું છે, ગંગાજળનું બુંદ મુખમાં મૂકે ને તો ગંગાજી એટલે શું. પહેલી વાત, ગંગાજી એટલે પરમ નિર્મળતા, પરમ સ્ફાટિક જેવી નિર્મળતા. મન તો એસો ભયો જૈસો ગંગા નીર, આનાથી બીજી ઉપમા જ ન હોય. પરમ નિર્મળતા, ગંગા એટલે પરમ નિર્મળતા. બસ એને બુંદ કોઈ પીએ તો બુંદ નહીં, જળ નહીં, નિર્મળતા પીતો હોય એવું જેના દિલમાં ફીલ થાય તો એને બુંદ પીધું છે. હા ભાઈ, નિર્મળતા પીએ, ગંગાજી પીધી એટલે નિર્મળતા પીધી. આપણે કોઈ ઔષધ પીએ છીએ તો ટોનિક કઈ પ્રવાહી જ છે ને, પણ પ્રવાહી થોડા પીએ છે, શું પીએ છે, ટોનિક પીએ છે. પીધા વેળી શક્તિ આવે છે, ખખરો આવે છે, દેખાય છે તો જળ, તો છે શું, ટોનિક છે. એમ ગંગાજળ પીએ પણ જાણે પરમ નિર્મળતા પીએ એવો ભાવ, હું શું પીઉં છું, અને પિતાની સાથે એને અસર થવી જોઈએ. આ હા હા હા, ચરણાબ, આ હું પરમ નિર્મળતા પીઉં છું. અને જ્યારે આવા ભાવથી એ પીએ એક બુંદ પણ, તો એ પિતાનો પ્રમાણ શું, એનામાં નિર્મળતા પ્રગટવી જોઈએ. નિર્મળતા શું છે, મનની, શરીરની નહીં, મનની. શું, રાગ દ્વેષ ઈર્ષા છળ કપંડ પ્રપંચ કૂડ આ બધા દોષ એમાંથી નીકળી જાય. કરો વાત, હવે આ નીકળી જતા હોય તો કયો કાકો યમદૂત અડી શકે, વિચાર કરો ના. આ સમજવું બહુ કઠણ છે. હજી આ ગંગાના મહિમા, તો મહિમામાં આપણે ખાલી બિંદુ જેટલું જ કહીએ છીએ. નિર્મળતા પીએ એટલે મનના મેલ, રાગ દ્વેષ છળ કપટ પ્રપંચ, વિચારજો પીધા પછી શું આપણી સ્થિતિ છે, ને ધોવાયું છે કઈ કઈ એવું ને એવું ગોદડું છે. પછી આપણે ઉદ્ધારની ગંગાજી ઉપર આપણે ક્લેમ કરીએ એનો ખોટો છે, આપણે જ પીધું નથી. પરમ નિર્મળતા પી ગયા, એ નિર્મળતા ભાઈ છે. આ યુધિષ્ઠિર મહારાજને જ્યારે ઓલા જળ પીવા લેવા માટે મોકલ્યા, અને ચારે ભાઈઓ સરોવરનું જળ પીને મૂર્છિત થઈને બેભાન થઈને મૃત્યુ પામી ગયા, અને પછી છેવટે યુધિષ્ઠિર મહારાજ આવે છે ત્યારે યક્ષ એને પ્રગટ થાય છે અને કહે છે, અને પછી પ્રશ્નોત્તરી થાય છે, અને પછી કે હું તમારા ઉપર ખુશ થયો છું, આ ચારમાંથી કોઈ પણ એકને તમે બતાવો એને હું જીવિત કરી દઉં. જોજો, યુધિષ્ઠિર મહારાજ ચારમાંથી ભીમ પડ્યા છે, અર્જુન પડ્યા છે, સહદેવ પડ્યા છે ને નિકુલ પડ્યા છે. હવે આ ચારમાંથી એને ઉઠાડવાનો હોય તો કોણે? અર્જુનને જ ઉઠાડે ને. સીધી સાધી વાત છે, આપણને ખબર પડે તો યુધિષ્ઠિરને ખબર ન પડે કોને ઉઠાડાય. છતાં જયારે કીધું યક્ષએ કે ચારમાંથી એકને હું જીવિત કરી શકીશ, બાકી નહીં, તમારે જેને જીવિત કરવા એને નામ આપો, એનો જીવિત કરી દઈશ. યુધિષ્ઠિર મહારાજે ક્ષણનાય વિલંબ વગર કહ્યું કે નકુલને જીવતો કરો. યક્ષ ચમકી ગયા. અરે યુધિષ્ઠિર મહારાજ, જે કૌરવોને લીધે તમે દર દર ભટકો છો એની સામે હજી તમારે ઘણું ખેડાણ બાકી છે, અને ત્યાં તમને અર્જુન કામ આવશે. નિર્ણય બદલી નાખો, નકુલ કામ નહીં આવે, અર્જુન કામ આવશે. ગાંડીવધારી તમે એનું નામ લ્યો, હું તમને જીવિત કરી દઉં. તમે બે હશો તો પૂરું થઈ ગયું. તો કે ના, મને નિકુલ જ જીવિત કરો. કારણ શું છે? કારણ એ છે, મારે બે માતા છે, એક માં કુંતીનો હું બેઠો છું, બીજી માતા માદરી, એના બે દીકરા સહદેવ અને નિકુલ છે. કુંતીનો તો હું છું જ, માદરીનો નાનો એક દીકરો જીવે તો મારી બે માતાના એક એક સંતાન અમે હોઈએ તો અમને પરમ સંતોષ અમને અને મારી માતાઓને થાય. માટે નિકુલને જીવતો કરો. આવી પરમ નિર્વળતા જેની આંખમાં છે એ ગંગાજળ પીધું કહેવાય. એ ભાઈ, એક કુટુંબમાં એને વડીલને બે દીકરા, બે વરી પરણી ગયા, થોડો ઘણો સમય ગયો. તો પેલા વડીલ એટલે પિતા, એની પાસે થોડા શેર લીધેલા, રોકેલા પડ્યા હોય, પડ્યા હતા. તો નાના દીકરાને એક બાજુ બોલાવીને એને એને શેર આપ્યા કોઈ કંપનીના. હવે જો વટાવે તો 5-1 લાખની મૂડી આપે. વર્ષો પહેલાંની વાત, 5 લાખ વર્ષો પહેલાં. એને નાના દીકરાને કીધું, આ શેર તું રાખી મૂ, કોઈને કહેતો નહીં, મોટાને કોઈને કંઈ કહેવું નહીં. આ તો શું, મને પહેલેથી તારા ઉપર લાગણી છે ને, એટલે તને આપું છું, મૂકી દે જલ્દી એક બાજુ ક્યાંય. પછી હવે થોડા મહિનાઓમાં આ બધી વહેંચણી મળશે થવા, કારણ કે પછી બહુ લાંબુ ચાલે નહીં, એટલે લઈ લીધા. પણ તમે જાણો છો, અનુભૂત પુરુષો બેઠા છો ઘણા, એટલે તમને ખબર હોય કે બધી ગમે તે થાય પણ એના ઘરનાને તો વાત કર્યા વગર રહી શકે નહીં. એટલે પેલા ઘરનાને એને સેજે હરખ આવી જાય, એટલે ઘરનાને વાત કરી કે બાપાએ, બાપુજીએ મને આવી રીતે આ શેર આપ્યા છે ને, આજે વટાવીએ ને તો 5 લાખની મૂડી મળે એમ છે, મને કીધું છે, કોઈને કહેતો નહીં, આ તો મેં તને ખાલી કહી રાખ્યું છે. એટલે શું, તારો ખાખા ખોળા કરવાનો સ્વભાવ ને આ કદાચ હાથમાં આવી જાય તો તું તને પેલું ન થાય, પણ અહીંયા મૂક્યા છે ને કોઈને કહેવાનું નથી. એટલે સજ્જડ થઈ ગઈ. 5 લાખ, હા બહુ મોટી મૂડી, હા. પછી કંઈ બોલી જ નહીં. એટલે ઓલો કે, કેમ તું કંઈ બોલતી નથી? શું બોલું? કેમ, હું તમને શું કહું? તમે બોલ, જે કેવું કે ને, મને એ થાય છે કે તમને આવી દુષ્ટ બુદ્ધિ સૂજી ક્યાં? જેટલો તમારો અહીંયા હક છે એટલો મોટા ભાઈનો છે. અત્યારે આપણે ભેળા રહીએ છીએ. પિતાજીની જો આવી, મારા સસરાની પણ જો આવી વૃત્તિ હોય તો એ અણહકનું આવું રીતનું કરીને એ દુઃખી થવાના. એની દ્રષ્ટિમાં એને બે દીકરા સરખા હોય. પાર્કે ઘેરે આવેલી બાઈ કે છે આવો, હા પાર્કે ઘેરે તે આવેલી છે. કોણે ગંગાજળ પીધું છે એની વાત છે આ. મારું માનતા હો અને મને તમારે સુખી ભાળવી હોય, તમારે સુખ જોઈતું હોય તો આ બાપુજીને કાલ સવારે આપી દો અને કેજો અમને હકનું જેટલું મળે સાવ ચોખ્ખી રીતે ભાગ પાડીને, અમારામાં ઓછું આવે તો ઓછું આપજો પણ સૌની સામે આપજો, અમારે બીજું કાંઈ જોઈતું નથી, આવું અમારે કાંઈ જોઈતું નથી, આ બધું પાપ છે. વેલો જોઈ રહ્યો કે ના, તારી વાત સાચી છે. બાપુજીને આપી દીધા, હિસાબે જે પડે આપજો. આવી દ્વેષ, રાગ, છલ, કપટ જેના મનમાંથી ચાલ્યા ગયા છે એને ગંગાજળ પીધું છે. બાકી તો નથી રામકથા કહેનારા કહેતા કે 14 વર્ષ સુધી લક્ષ્મણ રામ માટે જાગ્યો, ભાઈ માટે ભાઈ જાગ્યો નાનો, આજે જાગે છે પણ નોખું કરવાનું, પડાવી લેવા. પેલા જાગ્યા છે એની સેવા માટે જાગ્યા છે, અને આજે જાગે છે છેતરવા માટે જાગે છે. કેવાય એટલા કેટલા એવા કુટુંબો હશે ભાઈ ક્યાં મળે કે જેને ભાઈ ભાઈમાં વેર ન હોય, નહીતર ઘોડિયામાં અવળાહવળા હુતા હોય, એક જ ઘોડિયામાં બે ભાઈઓને અવળાહવળા ઝુલાવ્યા હોય અને નાના ભાઈને મોટા ભાઈને કાંટો લાગ્યો હોય ત્યારે બે ની આંખમાં આંસુ હોય, મોટા થાય પછી હામાં કાટલા જાય ઓળખશ મને તું, તને ન ઓળખતા હોય આરે રેમા આરે મોટા તને ના ઓળખું તી કોને ઓળખું, કેવી કેવી નિર્મળતા. હવે એની સામે જોવો કે પરદેશમાં નામઠામ બધું બધું નહીં અપાય, પરદેશમાં છોકરો ગયો ભણવા, સેટલ થયો, ભણ્યો, નોકરી મળી ગઈ, કાયમી રેસિડેન્સી મળી ગઈ, પછી છોકરો દેશમાં આવ્યો, એની સગાઈની બધી વાતો ચાલે, બે મહિનાની રજા મૂકેલી, બનેલી ઘટનાઓ છે આ બધી જ તમને જે હું કહું છું. પછી સગાઈનું બધું ચાલે, એમાં એક સરસ મજાનો કુટુંબ મળી ગયું સામે, છોકરી પણ સારી, ઘર પરિવાર પણ સારું, આની સ્થિતિ કરતાં પહેલાંની તો 10 ગણી 65% સારી, બહુ સારું એમ કે સાસરું મળ્યું કહેવાય. અને એન્ગેજમેન્ટ થવાની એટલે કે શું કહેવાય, એટલે સગાઈ થવાની થોડા દિવસોની વાર, બાકી બધું જ નક્કી થઈ ગયું. સગાઈમાં જે આપવા કરવાનું દોરો કે સોનું કે જે કાંઈ છે એ પણ લેવામાં મળ્યું એટલે પાકું થઈ ગયું. એ એના સગા ભાઈને એટલે કાકાના ખબર પડી, એના બાપના ભાઈ એને ખબર પડી કે ઓહો હો હો આને આવું સાસરું મળ્યું, આવા વેવાય મળ્યા આવડા મોટા, એક તો છોકરો ફોરેન વયો ગયો એમાં પાછું આવું સાસરું મળ્યું, આ તો ક્યાંય આગળ નીકળી ગયા. અને આપણે આ એના હગો ભાઈ ઉપડ્યો ત્યાં અને પેલાને મળ્યા કે આ હું એમના ભાઈ ને હો એમના આવો બેસો બેસો રાખ્યા જમાડ્યા બધું કર્યું. તો કે તમારે નક્કી થઈ ગયું આમાં છોકરા સાથે, તો કે હા હવે તો તારીખે લેવાઈ ગઈ છે એટલે ત્યારે બધું છે, એન્ગેજમેન્ટનો આ સગાઈનો વિધિ કરી નાખવાનો છે એમ. હારે ફરવા હમણાં એક વાર જી આવ્યા છે અને આવી ગયા છે. તો કે કેમ તમે એને પસંદ કર્યો, તો કે અમારે તો સંસ્કારી છોકરો જોઈતો હતો, આ તો સત્સંગી ને સંસ્કારી, બહારનું કંઈ ફાવે પીવે નહીં, લસણ ડુંગળી જેવું ખાય નહીં, એને કંઈ બીજું અડે નહીં, આવો એક આ જમાનામાં આવો છોકરો સંસ્કારી મળતો હોય તો અમારી દીકરીને, અમારે આવું જ જોઈતું હતું. દીકરીને પણ ખૂબ પસંદ પડ્યું કે આવું આવું ખાનારો પીનારો સીધું સાત્વિક આવું તો એવો ક્યાંથી મળે, એટલે અમારું આખું કુટુંબ અમારા ભાઈઓ સહિત બધા ધન્ય ધન્ય થઈ ગયા કે આવો છોકરો ક્યાંથી મળે, ફોરેનમાં ભણવું રહેવું સ્થાયી થવું અને બીજું કંઈ ખાવું પીવું નહીં, આવી રીતે સાત્વિકતાથી જીવે. જો ભાઈ જો આ તમને ખોટું ન લાગે તો હું કહું છું, અહીંયા કહે છે હું લસણ નથી ખાતો, ડુંગળી નથી ખાતો, બહારનું નથી ખાતો, હોટલમાં નથી ખાતો, ફલાણું નથી ખાતો, બધું કહે છે, બાકી ફોરેનમાં માંસી ખાય છે અને દારૂ પીએ છે, સરાસર જૂઠ. હું ઓલો ક્યાં ફોરેન જોવા જવાનો, શું વાત કરો, આ હું એને હગો કાકો છું ને એના ભાઈ છું, પછી તમને પસ્તાવો થાય ને તમારી છોકરીને ગળે ફાંસો ખાઈને મરવું પડે એ દિવસો ના આવે એટલે હું કેવા આવ્યો છું, મારું નામ દેતા નહીં, આ પાછું સીલ મારી દે. હા હા હા આ એકદમ 100% સાચી વાત છે, તમે કયો તો ગીતાજી ઉપાડું લે. આ છોકરો માનસી ખાય છે અને દારૂ પીવે છે, અહીંયા બધા ડોળ કરે છે કારણ કે એને આ બધું હોય ને એવો રીતે જેવો પવન એવી ગોળી મૂકે છે એમ. હા એટલું કે ડોલર નીકળી ગયો. આવ બનેલું બીજે જ દિવસે પેલા લોકો એને ફોન કરી દીધો કે અમને સગાઈ માન્ય નથી, અને પેલા આખું કુટુંબ કકડ્યું કે ભાઈ તમે શું વાત કરો છો, એટલે સુધી નક્કી થઈ ગયા પછી કઈ વાત નહીં, બસ હવે બસ કઈ નહીં. પછી બહુ પાછળ લાગ્યા ને ત્યારે એમણે કીધું કે આ છોકરો દેખાડો કરે છે, બાકી ત્યાં માંસ ખાય છે દારૂ પીએ. અરે પણ તમે શું વાત કરો છો, મારો છોકરો દારૂ પીએ ને માંસ ખાય, અમારા હાથ પેઢીમાં કોઈ નથી કરતું ને અમે સત્સંગી છીએ, માંસની ડીશ નથી જોઈ, એમાં તમે ખાવાની ક્યાં વાત કરો. તો આ એ બધી હવે આજકાલ લોકો બધા ફોરેનમાં હોય છે, બધા છેતરામણા જ હોય છે અને ફલાણા થયું ને આને થયું ત્યાં થયું, હવે વાત જ મૂકી દો તૂટી ગઈ. નિત સવારમાં વહેલો ઉઠીને ટાઢે પાણીએ નાય, પણ સગા ભાઈનું સારું જોઈને દિલમાં લાગે લાય તો પ્રભુ પૂજ્ય શું થાય. નિત સવારમાં વહેલો ઉઠી ટાઢે પાણીએ નાય, હું કોઈ દી ગરમ પાણી નાહો તે માછલા નથી નાતા, ગરમ પાણી નાય છે, ટાઢા પાણી જ નાય છે, એ ક્યાં કોઈ દી માગે હીટર વાળું કરી દઉં મૂર્ખા. આવા બહુ હોય છે સમાજમાં ધાર્મિક લોકો, એને ધાર્મિકતા ગણતા હોય છે, અરે ભાઈ, તમે ગરમ પાણીએ નાવને કોણ ના પાડે છે, પણ બીજાને ગરમ ના કરો. નીત સવારમાં વહેલો ઉઠી ટાઢે પાણીએ નાય, પણ સગા ભાઈનું સારું જોઈને દિલમાં લાગે લાય તો પ્રભુને પૂજે શું થાય. એક બે વ્યક્તિ તો અત્યારે મારી સામે બેઠા છે કે જેને આવી રીતે એના ઠામઠાળી નાખ્યા હોય, એને એની વાતો નથી કરતો, એના ઠામઠાળી નાખ્યા હોય એવા ત્યાં એક બે મારી નજર સામે છે કે જેના સગા હોય જ ટાળ્યા હોય, શું કર. અને પાછા બધા જઈને બીજાને જઈને શું પૂછે, નથી શાહબુદ્દીન ભાઈ કેટા મારે સમાજ સેવા કરવી છે. કોઈને નડોમાં, એ જ મોટી સમાજ સેવા, બીજું કઈ કરવાની જરૂર નથી. વાહ. પણ અમુક લોકો છે ને, કોણ જાણે કઈ કર્મ કુંડળીમાં, કેવા ગ્રહમાં, કેવા નક્ષત્રમાં, શનિ શુક્ર પાંચ ગ્રહનો યોગ થયો હોય ત્યારે જન્મ હોય, કે રામ જાણે આખું બ્રહ્માંડ જયારે અકળ વિકળ હોય ત્યારે પ્રગટ થયા છે, મંગલ ને ગુરુ ને શન ખરાબમાં ખરાબ જયારે સ્થિતિઓ હોય એમાં પ્રગટ થયા હોય એવું લાગે આપણને, કે એને કાંઈ પણ ઘટના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એનો પ્રતિભાવ દ્વેષાત્મક જ હોય. તમારે કઈ વાત મૂકો, ખબર નહીં રાત્રે સુઈ જાય સ્વપ્નમાં ચાલતું હોય આ લોકો, રાત દિવસો એના જીભથી સારી વાત ના. હવે ગમે એટલા તીર્થો કરે, ગમે એટલા ગંગાજળ પીએ, એનો ઉદ્ધાર થાય હે ભાઈ? અને જો નિર્મળતા પી જાય એક બુંદ જેટલી, તો એ મર્મ છે આ શાસ્ત્રનો. ગંગાજળ પીવું એટલે શું? નિર્મળતા પીવી. એક બુંદ જેટલી પી જાઉં નિર્મળતા, તો શંકરાચાર્ય કે હું જમાન છું એને યમજાડી ના શકે. એ જેણું કોઈને ભૂંડું નથી કર્યું એને, ભગવાન સહજાન સ્વામી વચનામૃતમાં કહે છે કે એને એને યમ મહારાજા પણ ધર્મરાજ પણ વિષ્ણુ જેવા લાગે છે, અને જેણે પાપ કર્યા છે એને વિકરાળ જેવા લાગે છે. હે, આ જુઓ. અને જેણે કોઈ પાપ કર્યું નથી તો એને યમદૂતો પણ વિષ્ણુ જેવા લાગે, યમના ધણી ધર્મરાજ વિષ્ણુ જેવા લાગે. શું વાત છે, તમે વિચાર કરો. શાસ્ત્રો કહ્યું હોય છે એ જરાય ખોટું નથી હોતું, પણ આપણને સમજતા આવડતું નથી, અને એ પ્રમાણે આચરણ કરતા નથી આવડતું. આવી પવિત્રતા. ગાંધીજી સાઉથ આફ્રિકા હતા ને દક્ષિણ આફ્રિકામાં, ત્યારે ત્યાં બધી એને ચળવળ ચલાવીને સત્યાગ્રહ ને બધું લીધું, અને એમાં જનરલ સ્મટ્સ પોલીસનો એ જેલર હતો, સુપરિન્ટેન્ડન્ટ જનરલ સ્મટ્સ. ગાંધીજીને બહુ હેરાન કરે, એક સમજો ને કે ગાંધીજીનો કાળ, જનરલ સ્મટ્સ એટલા હેરાન કર્યા. પછી ગાંધીજી ભારત આવ્યા, યરવડા જેલમાં છે. વિચાર કરજો ભાઈ, હા, નિર્મળતા શું કહેવાય. ઓહો, ગાંધીજીએ એને ખબર પડી કે આ તારીખે જનરલ સ્મટ્સની બર્થડે છે, જન્મદિન છે, તો ગાંધીજીએ યરવડા જેલમાં હાથે ચામડું લાવી અને એને હાથે સીવતા ને ચંપલ, એ ચપ્પલ સીવ્યા એને, જનરલ સ્મટ્સને ફૂલ સાઇઝના પોતાને હાથે ચામડાના જાતે ચંપલ સીવ્યા, અને જનરલ સ્મટ્સને લંડન હતા એ પછી એને ત્યાં મોકલ્યા, એને જન્મ દિવસે પહોંચ્યા એ રીતે કે મારા તરફથી આ જનરલ સ્મટ્સને આપજો. અરે માણસ કંઈ બહુ હોય તો સન્માનીય વ્યક્તિ તો પાઘડી મોકલે, ગળાનું કંઈ મોકલે, આવડો મોટો મહાત્મા અને ચરણ મોકલે કેટલું કહેવાય એમ. અને જેણે એને ધૂળ કાઢી નાખી છે, વીખી નાખ્યા છે એમ કયો, એને હાથે ચરણની પાદુકા એટલે જૂતા બનાવી, ચપ્પલ બનાવી અને ભેટ મોકલા જન્મ દિવસે. થોડા વર્ષો ગયા, ગાંધીજી ગોળમેજી પરિષદમાં લંડન ગયા, જનરલ સ્મટ્સ નિવૃત્ત છે, ગાંધીજી ત્યાં આવ્યા છે. જનરલ સ્મટ્સ અને એના પત્ની ગાંધીજીને મળવા આવે છે. જોજો ઘટના, બેઠા મહાત્મા કંઈ પગે લાગ્યા, જનરલ સ્મટ્સ ગાંધીજીને મહાત્મા કંઈ પગે લાગ્યા, માફી માગી, મેં આપને બહુ પરેશાન કર્યા છે, હું તમને ઓળખી ન શક્યો, તમારી જે ભાવના હતી, અને અમે ત્યારે અમારું રાજ હોય એટલે અમે રાજને પકડ રાખવામાં અમે અંધ હોઈએ, પણ મેં તમારો અપરાધ કર્યો છે, પણ હું પ્રણામ કરું છું. ગાંધીજી કે એવું યાદ કરવાનું, હું તો યાદ નથી કરતો. હા એ તો મને ખબર છે તમે એવું કોઈ દિવસ યાદ રાખતા નથી, એટલે જ તો તમે મને તમારે જાતે બનાવીને મને ચપ્પલ મોકલી. હા ગાંધીજી તો આ ભૂલી ગયા હતા. હા એ ખરું, મેં તમને ચપ્પલ મોકલ્યા હતા. હા હા સ્મર્ટ માય ફ્રેન્ડ, એ ચપ્પલ તમને ફાયવા તો ખરા ને, તમને ક્યાંય એની ચૂંક નેઇલ ખીલી ક્યાંય કઠી નથી ને, વાગી નથી ને? આને જનરલ સ્મર્ટના આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. બાપુ શું વાત કરો છો, કેમ તમારા જોડામાં જનરલ સ્મર્ટ્સનો પગ ન હોય? મેં તો મારા પૂજાને સ્થાને રાખ્યા છે, આજ સુધી એમાં પગ નાખ્યો નથી. એમ જ હજી મારે ઘેર એ જૂતા પડ્યા છે, એ તો મારા માટે પાદુકા સમાન છે. મેં એમાં પગ પણ નથી નાખ્યો, પગ પણ નથી નાખ્યો. તમારા પગરખામાં મારો પગ ન હોય મહાત્માજી. આ મહાત્માજી જેણે નિર્મળતા પીધી છે એની મુક્તિ ન થાય તો કોની થાય, કોની થાય? ગંગાજળ પીવું એટલે નિર્મળતા પીવી. ભાઈ કોઈની પાછળ આદુ ખાઈને મંડી પીડાવી તો મૂકી દેજો, ખરેખર શું કરવાને પણ હવે ખણખોદ કરી કરીને કાઢી કાઢી કાઢી કાઢીને લોકો આખી જિંદગી ખર્ચી નાખે, એટલું ભરીનું ભજન કરો ને ભલા માણસ. હે આ મનુષ્ય દેહ તમે મહિમા સમજો તો ખબર પડે, કરોડો કરોડો કલ્પ વયા ગયા ત્યારે આપણને મળ્યો, અને એવા મળ્યા છે પણ ત્યારે આ પહેલો એવો જન્મ છે જેમાં આપણને સહજાનંદ સ્વામી મળ્યા. તો શું આદુ ખાઈને મંડી પડવાનું? બાકી આ મુકાઈને ગંગાજળ હાથવાર કરી આવો ને તમે, વર્ષે વર્ષે જાઓ ડૂબકી પીઓ, ઘરે જ રાખો, રસોઈ કરો ગંગાજળમાં જ, રસોઈ ગંગાજળમાં જ ચા. ના ના કેમ હસો સસા, સાચી વાત કરું છું. તમે ગંગાજળમાં ચા બનાવીને પીઓ, કોફી બનાવીને પીઓ, રસોઈ બનાવીને પીઓ, રોટલી બનાવીને પીઓ, પણ હવે આ ન છૂટે તો કઈ કામનું ભાઈ. અને એ તમે સાદું ડંકીના પાણીથી રોટલી રસોઈ બનાવીને પીઓ, ખાવો પીઓ, પણ તમે આ ન હોય તો તમે તરી ગયા. સાચી વાત છે ને, હું તમને ઉઠા નથી ભણાવતો ને, જે છે એ તમને કહું. અને જુઓ ભાઈ, હું તમને એ કહું, આપણે કઈ ગાંધીજી નથી, આપણને કઈ બધાને અરે ફાવે એવું ના હોય. આ બહુ હું વ્યવહારિક વાત કરું, ના ના આવો આવો તમારી લાઈનની રહે તે રહીને જ વાત કરું. આપણને કઈ બધાને અરે ફાવે, અને બધા આપણે ગાંધીજીને જેમ કે ગળે વળગાડીએ એવું બને નહીં, કારણ કે ઘણી વાર આપણે સમજવું પડે ગાંધીજી એની રીતે મહાનતામાં બધું કરી શકતા હોય. આપણે તો એવા હોય ને ગળે લગાડવા જાય તો આડું ગળું દબાઈ દઈએ આપણને, એટલે આપણને કઈ બધા એ ફાવે એવું નથી. પણ હું શું કહું છું, વેરબુદ્ધિ મૂકી દે, ન ફાવે મૂકી દેવાનું ને, એને રસ્તે આપણે એટલું તો કરી શકીએ. એ શાસ્ત્રમાં મુદિતા, મૈત્રી, કરુણા અને ઉપેક્ષા આ ચાર વૃત્તિ સુખી થવા માટે પાતંજલ યોગમાં બતાવી છે. ભગવાન બુદ્ધે પણ એનો નિર્દેશ કર્યો છે, તમામ સંતોએ પણ એનો નિર્દેશ કર્યો છે. બધાની સાથે કઈ આપણે પ્રસન્ન રહી શકીએ, મૈત્રી કરી શકીએ કે કરુણા કરી શકીએ એવું ના બને, પણ જલ્દી જેમ બને તેમ એને ભૂલીને ઉપેક્ષા વૃત્તિથી જીવાય.